ને અલ્લાહ તમારી સાથે દયાળુપણે રહેમતની સાથે વર્તવા ચાહે છે, તેમજ જે લોકો મનની ઈચ્છાને મનોવિકારને પોતાની મનની ખ્વાહિશને સ્વીકાર કરે છે, પેરવી કરે છે, તેઓ તમે સાચા રસ્તાથી એકદમ ભટકી જાઓ એવું ચાહે છે. અલ્લાહ તમારો બોજો હલકો કરી નાખવાનો ઈરાદો ધરાવે છે, ને ઇન્સાન માત્ર કમઝોર ને નબળો પેદા કરવામાં આવ્યો છે. એ ઈમાન લાવનારાઓ, તમે આપસમાં એકબીજાનો માલ નાહક ખાઈ જાઓ નહીં, સિવાય તે નફો કે જે એકબીજાની રાજી ખુશીથી કરેલા વેપારમાં થયેલો હોય, ને તમારા માથીનાઓનો ઘાત કરો નહીં, કતલ કરો નહીં. બેશક અલ્લાહ તમારા પર ખૂબ જ રહેમ કરનારો છે. અને જે કોઈ બળજબરી અથવા જુલ્મ કરીને તેમ કરશે તો તેને અમે જહન્નમની આગમાં પહોંચાડશું, ને આ વાત અલ્લાહ માટે એકદમ સહેલી છે. જે મોટા ગુનાહો, જે મોટા પાપો કે જેમની તમને મનાઈ કરવામાં આવી છે તેનાથી બચતા રહેશો તો અમે તમારા નાના ગુનાહોને દૂર કરી દઈશું, ને અમે તમને કીર્તિવંત જગ્યામાં, શહરતવાળી જગ્યામાં દાખલ કરશું. અને તમારામાંથી કેટલાકોને કેટલાકો પર અલ્લાહે જે બળતરી આપી છે, સરસાઈ આપી છે, તેની ઈર્ષ્યાને અદેખાય કરો નહીં. મર્દોને તેમની કમાઈ મુજબ ભાગ મળશે અને ઔરતોને તેમની કમાઈ મુજબ ભાગ મળશે, અને અલ્લાહ પાસે રોજીની બાબતે તેની મહેરબાની અને ફઝલ ચાહતા રહો. બેશક અલ્લાહ દરેક વસ્તુનો પૂરેપૂરો જાણકાર છે. والذين عقدت أيمانكم فآتوهم نصيبهم إن الله كان على كل شيء شهيدا. અને જે માલમત્તા મા બાપ અને સગાવાલા પોતાની પાછળ મૂકી જાય છે તેના માટે અમે દરેકના વાલી વારસ નક્કી કર્યા છે, ને જેમની સાથે તમારા જમણા હાથે કોલ કરાર કર્યો હોય તેમને પણ તેમનો ભાગ આપી દો. બેશક અલ્લાહ દરેક વસ્તુનો સાક્ષી છે. الرجال قوامون على النساء بما فضل الله بعضهم على بعض وبما أنفقوا من أموالهم الصالحات قانتات حافظات للغيب بما حفظ الله واللاتي تخافون نشوزهن فعظوهن واهجروهن في المضاجع واضربوهن فإن أطعنكم فلا تبغوا عليهن سبيلا إن الله كان عليا كبيرا. મર્દો ઔરતો ઉપર સત્તા રાખનારા છે, હુકુમત ધરાવનારા છે. એક તો એ મોટાઈના કારણે કે જે અલ્લાહે એકબીજા ઉપર આપી છે, ને બીજું પોતાનો માલ ઔરતો માટે ખર્ચતા હોવાના કારણે. નેકોકાર ઔરતો સદાચારી ઔરતો તે છે કે જેઓ ફરમાબરદારી કરે છે, કહ્યું માને છે, ને અલ્લાહે તેમનું તેમના શોહર થકી જેવું રક્ષણ કર્યું છે, હિફાજત કરી છે, તેવું તેમના પતિની ગેરહાજરીમાં પણ તેઓ દરેક વાતનું રક્ષણ કરે છે. અને તે ઔરતો કે જેમની નાફરમાનીનો તમને ડર હોય તેમને નસીહત કરો, શિખામણ આપો અને તેમને તેમની પથારીઓ પર એકલી છોડી દો અને તેમને મારો. પછી જો તેઓ તમારું કહેવું માની લે, તમારી આજ્ઞા માની લે, તો તેમના પર કોઈ પણ રીતે સખ્તાઈનો રસ્તો ગોતો નહીં. બેશક અલ્લાહ ઊંચા દરજ્જાને મર્તબાવાળો ને મોટો છે. ને જો તમને તે પતિ પત્નીની વચ્ચે બગાડ થવાનો ડર હોય, તો તે મરદના સારું ચાહનારાઓમાંથી એક પંચ નિમો, એક કમિટી બનાવો, અને એક પંચ એક કમિટી તે ઔરતના સારું ચાહનારાઓમાંથી, ઔરતના તરફદારોમાંથી બનાવો. જો તે બે કમિટીઓ, બે પંચો સલાહનો ઇરાદો રાખશે તો અલ્લાહ તે બેમાં સંપ કરાવી દેશે. બેશક અલ્લાહ મહાન જાણનાર ને ખબરદાર છે. ને અલ્લાહની જ ઇબાદત કરો, અલ્લાહને જ પૂજો, તથા કોઈ પણ વસ્તુને તેની બરોબરીની ગણાવો નહીં, અલ્લાહની શરીક ગણાવો નહીં, તથા માતા પિતા સાથે ભલાઈથી વર્તો, ને નજદીકના સગાવાલા તથા યતીમો, અનાથો, મિસ્કીનો, આધાર વગરનાઓ તથા પાડોશી કુટુંબીઓ તથા પાડોશી ત્રાહિતો તેમજ બાજુમાં બેસનારા દોસ્તો, મુસાફરો તથા કનીઝો, ગુલામો સાથે પણ ભલાઈથી વર્તો, ને બેશક જેઓ અભિમાની છે તથા શેખીખોર, બડાઈ હાંકનાર હોય છે તેમને અલ્લાહ દોસ્ત રાખતો નથી. જેઓ પોતે કંજૂસાઈ કરે છે ને લોકોને પણ કંજૂસ બનવાનો હુકમ આપતા રહે છે, ને અલ્લાહે પોતાની મહેરબાનીથી તેમને જે કાંઈ આપ્યું છે તેને સંતાડે છે, ને અમોએ અમારા હુકમોની નાકદરી કરનારાઓ માટે બેઆબરૂભરી અને હલકાય ભરી સજા તૈયાર કરી રાખી છે. ને જેઓ લોકોને દેખાડવા માટે પોતાનું દોલત ખર્ચે છે, ને અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન રાખતા નથી, ને જેમનો દોસ્ત શૈતાન છે તો તે કેવો બુરો દોસ્ત છે. અગર તેઓ અલ્લાહને કયામત ઉપર ઈમાન લાવતે ને અલ્લાહે તેમને જે કાંઈ આપ્યું છે તેમાંથી અલ્લાહની રાહમાં ખર્ચ કરતે તો તેમનું શું જતે, યાની કે ખર્ચવાથી તેમનું શું ઓછું થઈ જતે? ને અલ્લાહ તેમનાથી સારી રીતે વાકિફને જાણકાર છે. ને એમાં કોઈ શક નથી કે અલ્લાહ એક પાય બરાબર પણ જુલમ કરતો નથી, બલકે જે કાંઈ નેકી હોય છે તે બે ગણી ચાર ગણી કરી આપે છે ને પોતાની પાસેથી ઘણો મોટો બદલો આપે છે. પછી જ્યારે અમે દરેક ઉમ્મતમાંથી એક સાક્ષી બોલાવશું, દરેક કોમ અને દરેક જમાનામાંથી એક સાક્ષી બોલાવશું, ને તે બધાઓ ઉપર એ મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપને એક સાક્ષી તરીકે બોલાવશું, ત્યારે તેઓની કેવી દશા થશે, તેઓની શું હાલત થશે? તે દિવસે જેઓ ઈમાન લાવ્યા ન હશે ને જેમણે રસૂલની નાફરમાની કરી હશે, તેઓ એવું ચાહશે કે જો તેઓ જમીન ભેગા થઈ જાય તો કેવું સારું, ને તેઓ તે દિવસે અલ્લાહથી કોઈ વાત છુપાવી શકશે નહીં. હે ઈમાન લાવનારાઓ, જ્યારે તમે નશા કૈફની હાલતમાં હો તો જ્યાં સુધી તમે જે કાંઈ કહો છો તે સમજવા લાગો નહીં, ને જ્યારે નાપાકીની હાલતમાં હો, સિવાય કે તમે મુસાફરીમાં હો, તો જ્યાં સુધી તમે નાહવા ન જાઓ, નાહી ન લો, ત્યાં સુધી નમાઝની પાસે જશો નહીં. ને જો તમે બીમાર હો અથવા મુસાફરીમાં હો, કે તમારામાંથી કોઈ પાયખાનાથી પરવારીને આવ્યો હોય, અથવા તમે ઔરતોને અડક્યા હો, પછી જો તમને પાણી ન મળી શકે તો પાક માટી થકી તયમ્મુમ કરી લો, પછી તમારા ચહેરાને મસાહ કરી લો ને તમારા હાથોને પણ. બેશક અલ્લાહ મોટો દરગુજર કરનાર ને બક્ષવા વાળો છે. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يَشْتَرُونَ الضَّلَالَةَ وَيُرِيدُونَ أَنْ تَضِلُّوا السَّبِيلَ. شُنْ تَي لوكو طرف نظر نتھی ناکھی کہ جیمنے اللہ نے کتاب نو کتلوک بھاگ آبواما آویو چھے. તેઓ ગુમરાહી ખરીદે છે ને ચાહે છે કે તમે પણ સાચા રસ્તાથી ભટકી જાઓ. ને અલ્લાહ તમારા દુશ્મનોથી સારી રીતે જાણકાર છે, ને અલ્લાહ તમારો તરફદાર તરીકે બસ છે, ને અલ્લાહ તમારો મદદગાર તરીકે બસ છે, કાફી છે. એ રસૂલ, જે લોકો યહૂદીઓ છે તેઓમાંથીના કેટલાકો અલ્લાહના શબ્દો તેમની અસલ જગ્યાએથી બદલી નાખે છે ને દીનમાં મેણા ટોણા મારવાના મકસદથી કહે છે કે અમે સાંભળ્યું ને નાફરમાની કરી, ને તું સાંભળ એવું થાય કે તું સાંભળવા ન પામે, ને પોતાની જીભ વાંકીવાળી જીભ થકી બે અર્થોવાળા શબ્દો વાપરે છે. પણ જો તેઓ આ કહેતે કે અમોએ સાંભળ્યું અને હુકમ માથે ચડાવ્યો, ને તું સાંભળ અને રાયનાના બદલે બે અર્થોવાળાના બદલે ઉંઝુર ના કહેતે, તો આ તેમના માટે વધુ સારું અને વધુ યોગ્ય થતે, વધુ બરાબર થાત. પણ અલ્લાહે તેમની નાફરમાનીના કારણે તેમના પર ફિટકારને લાનત કરી છે, માટે થોડાક સિવાય ઈમાન લાવશે નહીં. એ તે લોકો કે જેમને કિતાબ આપવામાં આવી છે, અમોએ જે ઉતાર્યું છે, જે કુરાને મજીદ ઉતાર્યું છે, તેના પર તમે ઈમાન લાવો, કે જે તમારી પાસે જે કિતાબ છે તેને પણ ટેકો આપે છે. એ પહેલા કે અમે ચહેરા બગાડી નાખીએ અને પછી તેમને પીઠ તરફ ફેરવી દઈએ, અથવા તેમના પર એવી લાનતને ફિટકાર કરીએ જેવી કે અમોએ અસહાબે સપ્ત પર કરી હતી, ને અલ્લાહનો હુકમ પૂરો થઈને જ રહેશે. અલ્લાહ પોતાની સાથે કોઈને શરીક કે ભાગીદાર કરવામાં આવે એ હરગીઝ માફ કરશે નહીં, અને તે સિવાયનો કોઈ પણ ગુનો જેના માટે ચાહશે માફ કરી દેશે. ને જેણે અલ્લાહની સાથે બીજા કોઈને શરીક કે ભાગીદાર કર્યો, અલ્લાહનો બરોબરિયો ગણ્યો, તેણે સાચે જ એક ઘણો મોટો ગુનો કરી કાઢ્યો. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُزَكُّونَ أَنفُسَهُمْ بَلِ اللَّهُ يُزَكِّي مَن يَشَاءُ وَلَا يُظْلَمُونَ فَتِيلًا. أي رسول શું તે તેમને નથી જોયા કે જેઓ પોતાને પાક ગણાવે છે, બલકે અલ્લાહ જેને ચાહે છે તેને જ પાક કરે છે, અને તેમના પર સૂતરના તાતણા બરાબર પણ જુલમ કરવામાં આવશે નહીં. એ રસૂલ, જો તો ખરો અલ્લાહ ઉપર તેઓ કેવા ખોટા આળ અને આરોપ ચડાવે છે, ને એક સીધા ગુનાહ માટે એ જ પૂરતું ને કાફી છે, એ શિર્ક જ એક કાફી છે. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَؤُلَاءِ أَهْدَى مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا. એ રસૂલ, શું તે લોકોને નથી જોયા કે જેમને અલ્લાહની કિતાબનો કેટલોક ભાગ આપવામાં આવ્યો છે? તેઓ મૂર્તિઓ તથા ખોટા ખુદાઓને માને છે, અને જેઓ ઇનકાર કરનારા થઈ ગયા છે તેમની બાબતે કહે છે કે આ લોકો તે ઈમાન લાવનારાઓ કરતા વધુ સાચે રસ્તે છે. أولئك الذين لعنهم الله ومن يلعن الله فلن تجد له نصيرا. أي رسول આ તે જ લોકો છે કે જેમના પર અલ્લાહે ફિટકાર કરી છે લાનત કરી છે ને અલ્લાહ જેના પર લાનત કરે છે તેનો કોઈ મદદગાર તું જોશે નહીં. શું અલ્લાહની સલ્તનતમાં અલ્લાહની બાદશાહતમાં તેમનો કાંઈ ભાગ છે? જો હોત તો પણ તેઓ લોકોને તલભાર પણ આપતે નહીં. لقد آتينا آل إبراهيم الكتاب والحكمة وآتيناهم ملكا عظيما. અથવા શું તેઓ તે લોકોની કે જેમને અલ્લાહે પોતાની મહેરબાનીથી જે કાંઈ આપ્યું છે તે માટે અદેખાય કરે છે? તો બેશક અમોએ ઇબ્રાહીમની ઔલાદને કિતાબ અને મહાન અક્કલ અતા કરી હતી તથા તેમને ઘણી મોટી સલ્તનતને બાદશાહત આપી હતી. પછી તેઓમાંથી કેટલાકો ઇબ્રાહીમ પર ઈમાન લાવ્યા ને કેટલાકો તેને માનતા અટકી ગયા, ને તે અટકી જનારાઓ માટે ધગધગતી આગ કાફી છે. બેશક જે લોકોએ અમારી આયતોનો ઇનકાર કર્યો છે, અમારી નિશાનીઓને ઠુકરાવી છે, તેમને નજદીકમાં જહન્નમની આગમાં પહોંચાડી દઈશું. જ્યારે જ્યારે તેમની ચામડીઓ બળીને ગળી જશે ત્યારે ત્યારે તેઓ સજાની બરાબર મજા ચાખે એ માટે અમે બદલીને તેમને બીજી ચામડી આપીશું. બેશક અલ્લાહ જબરદસ્ત ને હિકમત વાળો છે. ને જે લોકો ઈમાન લાવ્યા છે તથા સારા કામો કરે છે, નેક આમાલો અંજામ આપે છે, તેમને નજદીકમાં જન્નતોમાં દાખલ કરી દઈશું જેની નીચે નદીઓ વહેતી ફરે છે. તેમાં તેઓ હંમેશને માટે રહી શકે. તેમાં તેમના માટે પવિત્ર જોડા હશે પાકો પાકીઝા કપલ હશે અને અમે તેમને ગીચોગીચ ભરપૂર છાયામાં દાખલ કરી દઈશું. એમાં કોઈ શક નથી કે અલ્લાહ તમને તમારી પાસેની અમાનતો તેમના માલિકોને સોંપી દેવાનો હુકમ કરે છે, ને જ્યારે લોકો વચ્ચે કોઈ વાતનો ફેંસલો કરો તો ન્યાયની સાથે ફેંસલો કરો. એ બાબતમાં અલ્લાહ તમને જે નસીહત કરે છે તે બેશક ઘણી ઉત્તમ છે. બેશક અલ્લાહ મહાન સાંભળનાર ને જોનાર છે. એ ઈમાન લાવનારાઓ, અલ્લાહનો હુકમ માનો તથા તેના રસૂલનો હુકમ માનો, ને તમારામાંના સત્તાધારીઓનો પણ, ઉલિલ અમરનો પણ. પછી જો કોઈ બાબતમાં તમારી વચ્ચે કોઈ ઝઘડો પડે તો તેને અલ્લાહ તથા રસૂલની તરફ રજૂ કરો. અગર તમે અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન રાખતા હો તો ન્યાય માટેની તે બહેતર રીત છે અને નતીજાની નજરે પણ ઉત્તમ છે. એ રસૂલ, શું તે લોકોને નથી જોયા કે જેઓ એવું ગુમાન કરે છે, ખોટો ખ્યાલ કરે છે કે જે કાંઈ તારા ઉપર અને તારી આગળ પહેલા ઉતારવામાં આવ્યું હતું તેના પર ઈમાન લાવ્યા છે? તેઓ ચાહે છે કે પોતાના મામલાઓને પોતાના એક શૈતાન પાસે ફેંસલા માટે લઈ જાય, યાની કે એ શૈતાન કે કાબ બિન અશરફ નામે યહૂદીની પાસે ફેંસલા માટે લઈ જાય. જો કે તેમને તે શૈતાનને નકારવાનો હુકમ આપવામાં આવ્યો હતો, અને શૈતાન એવું ચાહે છે કે તમને સાચા રસ્તાથી ભટકાવી દૂરની ગુમરાહીમાં નાખી દે, ભટકતા છોડી દે.